અક્રમ વિજ્ઞાન છે જે બુદ્ધિ ને પણ ગણતું નથી. આ વિજ્ઞાન બુદ્ધિ ને ગણતું નથી. બધા બહુ બુદ્ધિશાળી આવ્યા તોડવા સારું, પણ એ તૂટી ગયા હતા. શું કહ્યું? વિતરાગ વિજ્ઞાન છે અને ચેતન જ્ઞાન કેવું ચેતે તમારે કશું નહીં ખબર. એમને અંદર સંજોગો બધા ઘેરી વરે બધા સંજોગો ઘેરી વળે. સંજોગો ના આધીન છે. સંજોગો ઘેરી વળે ઠપો કશન થાય. શું કરે? તે કહે બિપિનચંદ્ર કેવું દા દા ભગવાન આધીન થઈ જાય. કઈ બોલો કોણ પૂછો? બહુ દેર ના થાય. મારા તો શું પાવડે હતું? તમે જૈન થઈને શું બોલો છો? ગમે તે મારવા નહી. મારવાનો ભાવ કોઈ ને કાર કાય નહી. જૈન આવું કરે નહી, આવું બોલે નહી, વિચારે નહી. નહી તો પછી તમને પછી મારતી પાવડે છો અત્યારે આવતો ભાવ અને બદલો પાવડે થી મળશે. જે કરશો એનો બદલો તેવી રીતે મળશે. મોટુભાઈ પૂછે છે કે એક માણસ કરોડો જીવ એવી રીતે મારે છે. એક માણસ કરોડો જીવો એવી રીતે મારે છે પાવડર થી દવા થી સૂક્ષ્મ જીવો, અને બદલામાં તો પેલો એક જ મરે છે ને? બરાબર ને? એક માણસ કરોડો જીવો ને મારે છે અને બદલામાં એક પોતે એકલો જ મરે છે. એ રીતે એટલો જ બધો માર ખાવો પડશે. બધા મારે જીવો ખાય છે તે એ જ મારનાર જ. એ મારનાર જ પછી જીવો ખાય. માર જેને કોઈને માર્યો નથી એને કોઈ મારી છે નહીં. જેને કોઈ સહેજે દુઃખ દીધું નહીં એને કોઈ દુઃખ દેશે નહીં. તમારું પ્રોજેક્શન છે. બીજો કોઈ પ્રોજેક્ટ કર્યું નથી. આ તમે વાર જોઈ લી નહીં વાર. વાવ માં જઈને અંદર જઈને બોલો કે તું ચોર છે તો શું કેવાય? હા, એટલે તમને ના ગમે તો તમારે કેવું તું રાજા છે એવું બોલો. તમે જેવું પ્રોજેક્ટ કર્યો એટલું તમારું. અને આવતા બહુ માર ખાવ હોય તો કોઈ જીવડું મારજો. શું કહ્યું? જીવડા મારવા છે. એક બનાવી શકો તો મારવાનું. શું એક જીવડું કોઈ બનાવે બનાવી શકો તો ખરા? આવડે ખરું? પેલા ઘરે પૂછ્યું બનાવવાને મરાય નહીં. જે બનાવી શકો તે જ મરાય. શું કહ્યું? હા, તોડીને ખાય આપણે. બીજું બધું બનાવે માણસ એ બધું તોડીને ખાય. હા, માણસ ને બનાવી માહિતી ને બધા મારું હોય. જોખમદારી તમારી. તું ના પડી શકો જે મારે એના બાપ નું. એને દૂર કરવા માટે જ્યાં કીડી ની લાઈન જતી હોય ને રસ્તો હોય ને કીડી નો રસ્તો જે જતો હોય એને દૂર કરવા માટે ત્યાં સાફ કરી અને પછી પાડો ની લાઈન કરી દઈએ. પાછી ત્યાં જ લાઈન ચાલુ થાય ને પછી મરે. હવે આપડો મારવાનો ઈરાદો નથી હોતો પણ છતાં એ રીતે મરે છે. છોડે નહી તમને માટે. એમને જે હોય તે દાડે બે દાડા સહન કરી લો પછી ના હોય. કેમ છો? પાછો જેવો હતો એ હિસાબ આ ફળ ચાખવા આવ્યા છો, તે બધું શું કર્યું તે જોઈ લો ને. હવે ક્યાં જવાનું? હવે ક્યાં જવાનું? હવે આ કયો હિસાબ છે? ચોપડો જોઈ લેવાનો. ચોપડો જોઈ પછી હિસાબ પાછું જવાનો. ચોપડો કેમ કર્યું? ચોપડો જ નથી. જો આત્મ સ્વરૂપ થઈ જશો તો બે બે ત્રણ અવતાર માં મોક્ષ જશો. બ્રાહ્મણ લોકો આટલી ચાંદી ની નિશાની માંગે કે દાન માં મૂકો, કેમ ભાઈ તમને સીધો સરખે લઈ જાઓ. આપડા બાવા આવશે કે મહેરામ ઉતરી કાઢો ખોદાઈ ને બેસી અને જીવતી સમાધિ માં લઈને ત્યાં જાય છે. તો એ તો પછી મય ખાડો ખોદાઈ ને પછી મેં બેઠા પછી જયારે પેલો માટી નાખવામાં આવે છે ને તારે મેં ગભરાવણ થાય છે કે બધું આ ક્યાં મેં ભૂલ કરી, પણ આ ક્યાં જાય હું? પછી ફસાઈ ગયા. હા પછી તો ફસાઈ ગયા. ક્યાં જાય? નીકળાય નહીં. એ રીતે મરે છે બધા લોકો. શું કહ્યું? અહંકાર થી બોલી જાય છે કે મેં જીવતો સમાધિ લઈ. કોણ તારા બાપે હું તો બધો જીવતો સમાધિ લીધી? મરવાના ટાઈમે મરને. આમ તો શું કહું, આ તો બધા આ દુનિયા ને મારે ફસાવે છે કદાચ. શું જીવતા સમાધિ લીધી? જ્યાં સારું તમારે શું દુઃખ હતા તો સમાધિ લીધી. અગર શારીરિક દુઃખ હોય તો ઠીક છે, પણ આ દુઃખ વગર સમાધિ લો છો? માટી નાખે એટલે આપડા લોકો પૂછકું છે, ભાઈએ જીવતો સમાધિ લીધી. આ લોક છે અત્યારે, લોક એ પાછલાઓનું ગાગા કરે છે, અખાનું, કબીરાનું, કૃષ્ણનું, રામનું, શ્રીમદનું, એ લોકોનું શું દશા? અત્યારે જે લોક છે એ પાછલા થઈ ગયા, રામ, કબીર, અખો, શ્રીમદ એ બધાનું ગાગા કરે છે. જે લોકો પાછલા જે થઈ ગયા છે, રામ, કબીરો, અખો, શ્રીમદ એ બધાનું ગાગા કરે છે, તો એ લોકોનું શું થશે? શું થવાનું? જેટલું હાથું ગાય તો ફરી માણસ થાય, પછી આગળ કશું નહીં. સાચું ગાય ફરી માણસ મળ થાય, પછી આગળ કશું નહીં. જાનવર પણ ના થયું એ જ ઉત્તમ ને આનંદ રીતે જાનવર પણ ના આવ્યું. જાનવર માં જ જવા રહ્યા છે. સાચું ગાય છે ખબર કેવી રીતે? સાચું ગાય છે કોને કેવું છે? સાચું ગાય છે એ કેવી રીતે ખબર પડે? કોને કેવું એ? કોને કેવું સાચું ગાય છે? સાચું ગાય છે એવું કોને કેવું? ગાનારે પૂછતા રહી. પોતાના સ્વરૂપ ના, પોતાના સ્વરૂપ ના ભાન માં નિરંતર રહે. અરે ભૌતિક ની લાલચ છૂટી જાય ત્યારે ઘેર પડે. શું કહ્યું? આ તો ભૌતિક ની લાલચ હોય અને પછી કબીર ને ભજે, અખા ને ભજે, ધીરા ને ભજે, તે પછી અહીં ફરી માણસ પણ મળે. જો આ રીતે કરે ભક્તિ ફરી માણસ થાય ને, તો માણસ થવાનું તો મહા મુશ્કેલી છે અત્યારે. લોકો કે છે ફરી માણસ, ના ના ના, યાદ રાખી નઈ બા. આ ઝવેરીઓ ગવેરીઓ બધા વેપારીઓ બધા કઈ ફરી આશા રાખવી નહીં. ફરી માણસ થાય એટલે બે પગ ને બદલે ચાર પગ નિરાંતે પડી ના જાય. ફરી માણસ થાય. માણસ તો માનવ ધર્મ સાચ્યો હોય. માનવ ધર્મ સાચ્યો, માનવ ધર્મ સાચ્યો હોય તારે માણસ. આ તો ભેળચેર કરે, ખડક નું ભોગવી લે, કોકની કોકની છોકરી ને નાની મનો હોય તો જો જો કર્યા કરે. હમણાં તારી છોકરી જોઈએ તને કેવું ખરાબ લાગે? ખબર નથી આવી નલાયક એ જોઈને જ પાડે છે ને. આ જવાનો દેવો છે મારી પાસે એક મુરોટિયો આવ્યો. ભાઈ મેં એને કહ્યું આ કાળમાં મનુષ્ય પણ મળી છે, મહાપરાણે મળ્યું છે. મહાપરાણે પાસ થયેલા છે આ લોકો. તેથી જગ્યા પાસ થયેલા છે. ભાઈ કે છે કે 20 વર્ષ થી 50 વર્ષ પહેલા અડધા અબજ થી લઈને અઢી અબજ સુધી ની વસ્તી હતી, અત્યારે 4.5 અબજ છે અને 2007 સુધી માં 6 અબજ વસ્તી થઈ જશે. એવું કોને કહ્યું? 2000 એવું કોને કહ્યું? આવું થશે અત્યારે થઈ ને? ગણતરી કરાતી છે ત્યાંના જે છે. હું આપને કહું કે 14 વર્ષ નો છોકરો હતો, ત્યારે 4 ફૂટ 9 ઇંચ ઊંચાઈ હતી. 18 વર્ષ નો થયો એટલે 4 વર્ષ નો 6 ઇંચ વધ્યો તો 60 વર્ષ કેટલો થશે? આ હિન્દુસ્તાન ભેજા ગેપ ખોલી રહ્યા છે, એમને ભાન જ નથી કે શું થવાનું છે. હવે તો 10 વર્ષ પછી 8 વર્ષ ની વસ્તી 2 અબજ રહેશે. પણ દાદા મૂળ સવાલ એમનો એ છે કે આ જે વસ્તી વધે છે બંદી વસ્તી માં 2 અબજ રહેશે અને 10 જ વર્ષ પછી 2000 ની સાલ માં તો વાત કેમ કરો? પણ 10 વર્ષ માં આટલો બધો ચેન્જ થશે અને આ ભેજા ગયા હિસાબ ગણે. 14 વર્ષ નો છોકરો હતો, 8 ની ઊંચે હતી અને 18 વર્ષે આટલો થયો, માટે 8 વર્ષે કેટલો થાય? મેં ચેક કરાવું, વહુ ને પૂછવું તું સર નથી આવતી. આવું હિસાબ ગણશું? આ કુદરત નો કેલ્ક્યુલેશન ગણશો? કુદરત નું કેલ્ક્યુલેશન ગણાય નહીં. કોઈથી કોઈ માણસ એવો જન્મ નથી કુદરત નું કેલ્ક્યુલેશન ગણાય. શું આપ સમજ પડે છે ને? આ બધા ભેજા કેપ કહેવાય છે. કુદરત નું કેલ્ક્યુલેશન ના ગણાય. કાલે હવે આ તો જગત છે ને અધીન છે, હાની વૃદ્ધિ ના અધીન છે. શું છે? હાની વૃદ્ધિ ને અધીન. અમુક કાળ વધતું વધતું વધતું ટોપ ઉપર જાય રીત પોઈન્ટ પર અને પછી ઉતરતું જાય. શું થાય? એટલે હવે ઉતરવાનું શરૂ થઈ ગયું છે અને ઉતરતી વખતે આમ ચડતી વખતે આમ સ્લોપ માં ઉતરતી વખતે ખતકા મારી મારી ને ચલો 3 ફૂટ નો ડ્રોપ, પછી 2 ફૂટ નો ડ્રોપ, પછી ફૂટ નો ડ્રોપ. સરભર ને જોજર કરા હોધા તોડી નાખશે. માટે ચેતી જાજો, પૈસા પૈસા હોય સારા રસ્તે વાપરી નાખજો, નહી તો જૂઠ જાણી થવા વખત આવશે. પુણ્યશાળી વધ્યા ને અહિયાં પુનસારી વગેરે નહીં વધ્યા. આ તો બીજા જાનવરો માંથી અહીં હું આ છે તે ટિકિટ લઈને આવ્યા છે, રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. તે અહીં આવી પાછા ત્યાંના ત્યાં જ જવાના છે, સ્ટેશન ઉતરવાના છે. અને તે શા હાર અહીં આવ્યા છે? અહીં સંસાર ભોગવવા માટે આવ્યા છે. લોકોનો ભોગવટો કરી દેવા મફત નો અણહક ના ભોગવવા આવેલા છે. ત્યાં કે શું કઈ કઈ કામકાજ કરશે? ત્યાં કે છે હિન્દુસ્તાન ને બાંધી આવશે. શું કરશે? હિન્દુસ્તાન ને 24 મિનિટ બાંધી આવશે. મહેનત કરી મહેનત કરીને મરી જશે. આપણે ભોગવી રહેશે આખી દુનિયાના બધે છોકરીઓ છોકરીઓ બધું ભોગવી રહેશે. આ જાનવર માં જવાના છે એટલે એમને માટે એને ગાળો ના પડશો. આ ભેળસેળ કરે તેને ગાળો ના પડશો. સમજે ને? ઓછું માપ આપે છે તેને ગાળો ના પડશો. કારણ કે બધી એમની ટિકિટો રિઝર્વેશન થઈ ગયેલી છે એટલે હવે એને રિઝર્વેશન ના થયું ત્યારે ગાળો પડવી પડે. આ તો રિઝર્વેશન થઈને ફરે છે તમારે. બરોબર ને? ને બધું હારી જાણો ના દાહરમાં હડા માટે હજુ ચેપ જે જાણતા કહી દીધું એક જ કે કોઈ પૈસાનો સદુપયોગ કરી નાખજો નહીં તો માર્યા ગયા જણા દાહર. પછી શું કહ્યું? પોતાને ખપુર તો રાખી બીજો સદુપયોગ કરી નાખજો. જય સત્યનારાયણ. આ ધન રાખવા જેવું નથી. જય સત્યનારાયણ. તારા રસ્તે વાપરી ખાવું જોઈએ ધન હોય છે. ચલતી વખત રે નરો સંગ ના ચલે બધા માટે સમજી ને ચાલ માર્યો ગયો જોઈ આપના આ જગત જાણવા જેવું છે. હાનિ વૃદ્ધિ ના અધીન છે. કેવું છે? જો હાનિ વૃદ્ધિ ના થતી હોય ને કે જે કે છે ને 2000 માં આમ થઈ જશે ને તેમ થઈ જશે, વસ્તી થશે ને ખાવાનું શું મળશે ને એમને કહે તારે આથી 3000 પેલા કેટલી હશે એ કાઢી આવશે કેટલી નીકળે જીવ જંતુ એકલા નહી 33 કરોડ માણસો પછી ઓછા થઈ ગયા લડાઈ માં. મહાભારત ના યુદ્ધ માં બધું ઘણું ખરું ખલાસ થઈ ગયું. આ વસ્તી વધે છે ને ઘટે છે એવું 10 લાખ ઉપર 33 કરોડ માં હતા. આ તો હાનિ વૃદ્ધિ થયા જ કરવાની, હાનિ વૃદ્ધિ થયા જ કરવાની લોકોને. અને આ કાળ ચક્કર ફરિયાદ કરવાનું, આજે જૂનું થયું કાલે નવું થાય. 6 વર્ષ ઉપર જે જૂનો થયું હતું તે અત્યારે 9 રૂપિયા આવ્યું પાછું. એનો એક કાળ બીજો ક્યાંથી લાવવાનો? એટલે કુદરત ને લોકો માફ કરે છે. આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે મહા ના બોલાય. કુદરત નું ભવિષ્ય ધખાય નહી કોઈ થી. શું એક માત માં લખે કે હવે સતયુગ આવે? હે, અત્યારે કયો યુગ ચાલે? કળિયુગ સર્વ રીતે સ્વભાવમાન થઈ રહ્યો છે. હવે કળિયુગ નો અંતરયુગ આવવાનો છે. કળિયુગ ના સેવા નથી, કળિયુગ તો કળિયુગ જ રહેવાનો છે. પણ આ અંતરદશા એટલે અંતરયુગ આવવાનો છે. તે ઊંચા ઊંચો કાળ આવવાનો છે. સત્યુગમાં ના હોય એવો કાળ. છે કે 10-10 રૂપિયા આપણી વસ્તી વસ્તી જાય છે. એટલે એ હિસાબે વસ્તી ગણતરી કરીને 2000 માં મૂકે છે. ઘટતી જુઓ તો પાછું જુઓ જોઈએ. હવે તો કેટલા વર્ષમાં સ્વિનાયન પૂરે છે? 5000 વર્ષ 6000 વર્ષ 7000 એ થાય. 25 વર્ષે ઘટાડતા જઈએ તો એ લગભગ 18 વર્ષ પર પૂરું થાય. 25 વર્ષે ડબલ થયેલું જોયું આપણે. 25 વર્ષે ડબલ થાય તો 1000 વર્ષ માં બધું પૂરું થઈ જાય, સાફ થઈ જાય. ના, પણ 5000 માં થઈ છે તે જુઓ છે આપડે. આ પાસે જુઓ છે તો દરેક કારમાં ને દાયકામાં. હા, તો સાયન્સ માં જે લોકો અભ્યાસ કરેલો બધો કે આ વસ્તી કેમ વધે છે, એ લોકો એમ વસ્તી એમ જુદો જુદો જોયું કે દર 33 વર્ષે વસ્તી બમણી થાય છે. દરેક 33 વર્ષે આપણી પૃથ્વીની વસ્તી છેલ્લા 1000 વર્ષથી ગણી તો બમણી થતી આવી દરેક 33 વર્ષે. એટલે એ લોકો એટલે પેલો જે તદ્દન ખોટી વાત એટલે પેલો આપણે જેમ કહ્યું ને પેલો ફૂટપટ્ટી 1930 માં 30 કરોડ વસ્તી હતી. 1930 માં તે 30 કરોડ વસ્તી હતી. તેની આગળ થતા 50 વર્ષ પેલા કેટલી હશે એ લોકો શું વાને ખબર પડે આ 30 ની સાલ થી અત્યાર સુધી માં આટલા કરોડ બાકી સુધી આટલી કરોડ વધી તો 30 થી 52 વર્ષ પહેલા જોઈએ તો સલા ઝીરો થઈ જાય. શું કહ્યું? ભાન જ નથી, બોલતા નથી. આવ પેલા બેગ જો, બેગ જોઈને બોલ. કયા અત્યારે બોલું છું લોકોને ભડકાવું છું અધકમનો. હવે વૃદ્ધિ જ્ઞાની હાનિ અને વૃદ્ધિ નિયમથી થયા કરે છે. શું ને આ છોકરો છે તે વૃદ્ધિ વધે વધે પણ અમુક તાવ સુધી જ વધે, પછી વધે નહીં, પછી ઘટવા મળે. શું થાય? ઘટવા મળે. આ દુનિયા હારી વૃદ્ધિ ના અધીન છે. જંતુ છે હાની કરતા જે સૂક્ષ્મ જીવાણુ આંખે ન દેખાય એવા અને બાકીના કીટક હોય તે દેખાય એવા કીટક ને ધારો કે ન મારીએ પણ સૂક્ષ્મ અને સુધારો થયા એટલે એમાંથી બચા ચાર બીજા રોગો થયા. ધારો કે બધા જ રોગો ને નિર્મૂળ લગભગ કરવા આવ્યા છે ને આજે બધી દવા મળે છે. કોઈ કોઈ કોઈ દવા નહીં હોય હતા પણ છતાં છેવટે આજે એટમ ની ઉપર તૈયારી થવા લાગી અને બધે ગોઠવા માંડ્યું. અને આ દાદા કે તેમ 10-12 વર્ષમાં નહીં પણ જો વધારે સંખ્યા જાય તો 2-4 વર્ષમાં હોય કઈ થાય એટલે ઓછી વસ્તી એ તો થવાનું છે એ ચોક્કસ. પણ આપણે નાના જંતુનો કઈ દુઃખ આવ્યું એટલે આપણે સંશોધન કર્યું તો એ સંશોધન ના આધારે આપણી વસ્તીને થોડો ફાયદો પણ થાય. પછી એ સંશોધનનો કોઈ અવરો ઉપયોગ કરે તો પછી હાનિ થઈને એટલે એમ કે માણ સુસ્તી ઓછીઓ થાય. અત્યારે ભય છે ખુશીનો પણ દાદા જે એમ હમણાં કહે છે કે થોડું ભય બતાવીને ભય બતાવવાથી જ આપણે ભયનું એક કારણ હું કહું છું કે કહ્યું એટલે ને કે આમ કે એનું એની કોમ્બિનેશન પરમ્યુટેશન થાય અને એની ઓર્ગેનિઝમ આવે કે માસ ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ. એમનું કહેવાનું એવું છે કે આજે વસ્તી માટે આપે કહ્યું ને આની વૃદ્ધિ પછી બધા પાછા જનાવર માં જતા રહેશે સિરિયન્સ માં એવા જનાવર માંથી બધા જવા રહેશે. 33% વાળો માલ છે ઘણો ખરો. એટલે આપણે પ્રશ્ન એવો છે કે આ હાનિ ખરા મનુષ્યો જે છે તે 50-55% વાળા છે, બીજા બધા 33% નો માલ છે. આ બધો પરાણે પાસ 32% ગધેડો રહ્યો અને 33% અહીં આવ્યો. પાવડર થી પકડેલો. જંતુ આમાં જીવો આમાં જતા રહેશે નાના જંતુઓ માં મનુષ્ય બી તો કેમ કે એક જાતનો ભય નથી મૂક્યો આમ ફફડાટ ફફડાટ રહ્યો એક જાતનો ભય નથી મૂક્યો. આ તો ગમે તે કોમ્બિનેશન થાય પણ મૂળ એલિમેન્ટ 102 કયા એનું ગમે તે કોમ્બિનેશન થાય ને પછી એ રીતના એનું છે તો ઉત્પત્તિ થાય. કે આ જે ભય નથી પછાડી દીધો આપે જે કહ્યું છે કે બીજા નાના જીવો માં જતા રહેશે મનુષ્ય મનુષ્ય તિર્યન થઈ જશે એવું આપે કહ્યું તો આ ભય નથી પેસાડ્યો. ભય છે ને અરે ખરું એક્ઝેક્ટ હું તો ઓળખું છું કે આમ દઈના કાકા આખું ત્રુ બેઠું છે એ આખો દાડા હાથે હાથે કરે હું મારે પેલો પથરી જવો. આ ભરત ભરત બધા કઈ બાંધા નથી આવતા આપણે આપણા સગા વાળા આપણે ઘેર આવીને ખેતી વાડી કરી આવે કોઈ બહાર નો આવતો નથી. એમ કે છે કે આ જે શરીર છે તે 102 તત્વો અંદર બને રહ્યા છે એનું કોમ્બિનેશન ને થયા કરે એમાં ફેરફાર થોડો ઘણો થયા કરે તો કે છે કે આ એક શરીર માંથી બીજું શરીર મળે પાપ ને પુણ્ય બધું ચાલે છે, તત્વો મળે છે, પાપ ને પુણ્ય અધીન મળે છે. શું છે એટલે અહીંયા આગળ જો ઘર કોઈ ઓળખાણ વાળો હોય અને એને તમે નિરંતર એક બે ચાર મહિના જોડે રહ્યા અને તમને પાછળતા લાગે એનામાં પાછી વિચારો પાછી વર્તન તો જાણવું કે આ આવતે બહુ ગાય કે ભેંસ કે બળદ થવાનો છે. શું કહ્યું? બીજી આશા રાખવી નહીં. આવું કોઈ મળે પાછી વિચારવા વાળા મળે કોઈ? દરેક ઓછું આપે છે. અહીંથી સીધો જ જાણવામાં જવાનો છે. એને કહી દઉં છું કે અહીં રોટલી ખાવી એટલે કહી દેતા હોય દાડા ખાવા જવાનું છે. ફક્ત દોત બદલ્યા છે, પૂતળું મળશે, ચાર પર મળશે. અહીં રોટલી જેટલી ખવાય એટલી ખાઈ દે, રાડા ખાવા જવાનું છે. કોઈ માણસ ને ચેતરે નહીં, વેપારી નાનું છોકરું આવે ચેતરે નહીં, ભેરછેર કરે નહીં તો ફરી માણસ ના આવે. તો તમે ન્યાય નથી કરતો? ન્યાય થી બહાર ચાલે એવું નથી. અને એક માણસ તમને મળ્યો તે નરોત્તમ ભાઈ ને ઉપકાર કરે સુપરહ્યુમન છે. શું છે? સુપરહ્યુમન ને દેવ માં એની પોતાની એની ત્યાં આગળ એક છે રિઝર્વેશન છે. એટલે આ બધું પોતા હવે જ્યાં હિસાબ જ છે બધો. અરે રાક્ષસી વિચાર ના માણસ હોય જે લોકોને બાળી મેળે આમ કરે તેમ કરે અનર્થ બધા નુકસાન કરે. અરે હરણો હરણો મારે તો ચોકની ખાતર મારે, ચોકની ખાતર હરણો ખાવા માટે નહીં, ખાવા માટે મારે હરણું તો જાનવર થાય અને ચોકની ખાતર હરણો મારે તો અંદર ગતિમાં જાય. તમે થયો હતો ને એટલે આ બધો ન્યાય થઈ રહ્યો છે. નિમિત્તે કોઈને કોઈના બાપ ને છોડે નહીં. આ મને જીવડું મારો ને અધિકાર નથી. કારણ કે જો તમે જીવ મારશો તો જીવ તમારે બનાવી શકતા હોય તો મારજો. શું કહે છે? જે તમે ઉત્પાદન કરી શકતા હોય તેને મારજો. તેનું ઉત્પાદન તમે કરી શકતા ને તેને મારશો. અમે તમે કેમ લાગે છે ન્યાય બધા? હે વાતો કરે પણ મોખણ તો બનાય. વેદ નેતિ નેતિ કે છે. વેદ નેતિ નેતિ કે છે. શું કે છે બાપજી? નેતિ વાળો કે આને બધાની ઉપર અને જેમ છે તેમનું તેમ જ છે. નેતિ નેતિ શું કે? ના એવું નથી. એ નેતિ એટલે શું કે છે કે ચાર વેદ ભણ્યા પછી વેદ ઇટસેલ્ફ બોલે, ઇટસેલ્ફ બોલે ધીસ ઇઝ નોટ ધેટ. શું કે છે? શું બોલે? ધીસ ઇઝ નોટ ધેટ. કે આત્મા નો એવું કહેવા માંગે. શું કે છે? ન ઇતિ કહ્યું ને એટલે આત્મા નો ધીસ ઇઝ નોટ ધેટ. સર આપડે વેદ ને કહીએ નઈ, મેં ચાર વેદ માથા ફોડી કરી મારું શું જોયું કે કપાળ કૂટો? સર નહીં હતી. વેદ માં આત્મા હોતો છે? પુસ્તક માં આત્મા હોય નહીં. પુસ્તક માં આત્મા ચેતન આત્મી નામ હોય, જ્ઞાની પુરુષ નામ હોય. પુસ્તક માં પુસ્તક નું સાધન છે. વિચારો શું કરે? બોર્ડ કે એગ્રીકલ્ચર કોલેજ માં જવાનો રસ્તો ને એટલે ચાર વેદના ઉપરી જે જ્ઞાની પુરુષ ત્યાં જઈને કહો કે સાહેબ આત્મા બાકી વેદ માં આત્મા હોય નહીં, અલગ તબિયત છે, અવર્ણનીય છે, જે શબ્દ થી ચાલે એવો નથી. આપણે બધા નેતિ નો અર્થ નહિ અમે જે આત્મા ખોલી છે અમે જડ્યો નહીં કે છે નેતિ નેતિ કરી બંધ રાખ્યું. શું કહ્યું? બે રકમ લખી લાવો ને એને ગુણાકાર કરીને ચૂંટવાળી આવે એવી બે રકમ લખી લાવો તો આપડા લોકો એમ લખી લાવે કે ગપ ગુણ્યા ગપ કે ચૂંટવાળી ચાલે ના ચાલે એ કોલમપુર કુદરત પ્રજ્ઞા છે કે અજ્ઞાન? કુદરત પ્રજ્ઞા એ નથી ને અજ્ઞાન એ નથી. કુદરત કોને કહેવામાં આવે? તું એચ ને એવો ભેગા થાય પાણી થાય એમ કુદરત. શું ઉપર તું એચ ને એવો ભેગા થઈ જાય અને પાણી થઈ જાય એનું નામ કુદરત. સાયન્ટિફિક સરકમસ્ટન્સ પર આવીને ભેગા થાય ત્યારે કુદરત કહેવાય. કુદરત યોગ કરી રહી છે. ચિંતનશીલ મનુષ્યો પ્રક્રિયાને નક્કી કરવાનું છે. રોજ મનુષ્યનું રહસ્ય કોની વાત છે? કોણ કરી તમે કહો છો? આવો આવો આવો. કુદરત ને અજ્ઞાન ના હોય, પ્રજ્ઞા ના હોય. યોગ કરે છે કુદરત. કુદરત યોગ કરે છે. કુદરત એટલે આ સાયન્ટિફિક સર્કલ એવિડન્સ જેવા થાય છે. સર્કમ એવિડન્સ બીજું યોગ યોગ કરી એવી નથી. કુદરત ને ભગવાન જોડે બિલકુલ સંબંધ નથી. એ તો કુદરત થી ભગવાન ફસાયા છે એ છૂટવા માંગે. ઠીક છે ભાઈ, તમે કુદરત છે ને કહો છો એ મને તો કુદરત છે ને કહો છો એ કોણ મને? ભગવાન કુદરત થી ફસાયા છે. ભગવાન કોને લાગે? ચેતન હોય ત્યારે તો બીજી કુદરત માં ચેતનતા છે. ભગવાન ચેતન હોય તે ફસાય. ભગવાન કુદરત થી ફસાયા છે એવું તમે કહ્યું ને? કુદરત થી કુદરતે ફસાય. કુદરત થી છૂટવું છે મેં ફસામણ માં તો એટલે માર તાર ફોડ કર્યા કરે. તો પછી ક્રોધમાન માયા લોક વચ્ચે કેવી રીતે આવે છે? એ જ ઉભા થયા ને એ એનાથી આ કુદરત એનાથી કુદરત એનાથી બધા ક્રોધમાન આવેલો. તમે કુદરત છે ને કહો છો મને કહો એક વાર તમારી પાસે લાવ છે. તમે મહાન શક્તિ મહાન ભગવાન એક પ્રજ્ઞા શક્તિ અનંત અનંત ચેતનામાં ઉત્પન્ન થતી સંકલ્પ શક્તિ એ જ પ્રજ્ઞા શક્તિ છે, એ જ ઈશ્વર છે. એ શક્તિ થી એને કુદરત કહેવામાં આવે. ચેતનામાં ઉત્પન્ન થયેલી જે અનંત ચેતનામાં જે ઉત્પન્ન થયેલી સંકલ્પ સંકલ્પ શક્તિ છે એ જ છે તો ભગવાન છે ઈશ્વર ભગવાન નો સંકલ્પ એ નથી ને વિકલ્પ એ નથી. સંકલ્પ વિકલ્પ જીવડા નો હોય, શું કહ્યું, મનુષ કામના જીવડા નો હોય. ભગવાન નો સંકલ્પ એ ના હોય, ભગવાન વિકલ્પ એ. પછી એક પ્રજ્ઞા છે, એ જ ઈશ્વર છે. એક પ્રજ્ઞા છે, એ જ પ્રજ્ઞા જુદી હશે. આ આજ્ઞા જાય ત્યારે પ્રજ્ઞા શરૂ થઈ જાય. પ્રજ્ઞા જી ને મોક્ષ લઈ જઈ છોડે, અજ્ઞા સંસાર ની નહીં ભટકાય ભટકાય. અજ્ઞા હોય સંસાર નો ભટકાય ભેગા કરે, પ્રજ્ઞા જી ને મોક્ષ રહી જાય. બીજું શું પૂછ્યું છે એમને કહો. બે વસ્તુ સાથે રહેવાથી અનાત્મા અને પરમાણુ અને બીજા તત્વો સાથે રહેવાથી વિશેષ ગુણ ઉત્પન્ન થયો છે. તેને વ્યતિરેક ગુણ કહેવામાં આવે છે. ક્રોધમાન માં આવેલો એ એનાથી આ જગત બંધાયેલું છે અને તેનાથી બધું ઉભું થયેલું છે. એ જયારે બે સાથે એને છૂટા પાડવામાં આવે બે દ્રવ્ય ને, ત્યારે પોતપોતાના ગુણધર્મ રે અને બીજે વિશેષ ગુણધર્મ થઈ જાય. આટલું છે, અમે છૂટા પાડી આવી. ભગવાન તો ભગવાન જ છે, નિરંતર પરમાનંદી. જ્યાં કઈ પણ સંકલ્પ ના હોય, વિકલ્પ ના હોય, કઈ પણ છે નહીં. જ્યાં શબ્દ પણ પહોંચી શકતો નથી, જ્યાં કોઈ પણ ક્રિયા હોતી નથી, ત્યાં ભગવાન. ભગવાન તને દેખાય છે ને એમનામાં? દેખાય છે. એવા ભગવાન બીજું કઈ આપ સંકલ્પ વિકલ્પ એ બધી જીવની શક્તિ છે, અજ્ઞાનતાની શક્તિ. અજ્ઞાનતા હોય તો સંકલ્પ એ હોય, વિકલ્પ એ હોય. સંકલ્પ એટલે મારું અને વિકલ્પ એટલે હું. હું મારું બે હોય ત્યાં સુધી અજ્ઞાન. હા, એકો હમ બહુ શ્યામ. એનો અર્થ જુદો છે, સમજ્યા કે કૃષ્ણ ભગવાન એકલા હતા અને બહુ શ્યામ થઈ ગયું. કે અનંત આત્માઓ છે, એમાં કૃષ્ણ ભગવાન એમાં એક આત્મા છે. અનંત આત્મા છે અને તેમાં કૃષ્ણ ભગવાન એક આત્મા છે. એમને પ્રગટ વાસુદેવ પણ પ્રત્યક્ષ થયું એટલે ભગવાન નારાયણ કહેવાય. નારાયણ વાસુદેવ ભગવાન કહેવાય. શું કહ્યું? અને તમને પ્રગટ થશે. કૃષ્ણ ભગવો છો, સારું કૃષ્ણ ભગવો છો. તમે કહો કે આત્મા કૃષ્ણ ઓળખો છો ખરા? મને કૃષ્ણ શું છે ઓળખો છો? ઓળખો છો. શું ઓળખો છો? શું છો કૃષ્ણ? બોલી શકાય એમ નથી. મહાવન એમાં ભાડું પડે છે. બોલી શકાય એમ નથી. બોલી શકાય એવું નથી. અને મહાવીર કોણ છે? મહામૌન. મહાવીર એ મહામૌન. મહામૌન બોલી શકાય નહીં. આવા તો બધા કેટલાય પરમાત્મા થાય, એક નહીં. આ તો બધા જીવો જે પ્રગટ થઈને ઉભા રહે છે એટલે વ્યક્ત થાય છે. તો ભગવાન થાય તો એમની ગાડી આવી છે એમને ભગવાન. પછી એમના પતિ આવશે બીજા. ભગવાન આવતા જ નથી. ગાડી તો આમ બોલે, ગાડી લેવા માટે ભગવાન નથી આવતા. ગાડી નહીં પણ વાસુદેવરાય ને એનું પદ ભલ્યું. હવે હજુ તો પૂર્ણ ભગવાન થયા નથી. પૂર્ણ ભગવાન થયા હતા પછી સંપૂર્ણ પૂર્ણ ભગવાન એ થવાના છે. દેવકી થવાની છે અને બળદેવ થવાના, ત્રણે એક ગુણ કુટુંબ થવાના. સંપૂર્ણ ભગવાન લોકો ઓળખ્યા વગર કૃષ્ણને ઘા ઘા કર્યા કરશે. લીલાવતી કૃષ્ણ નામ પર ધૂળ ઉડાડી છે લોકોએ. કૃષ્ણ ને ઓળખો તો ખરા, જે યોગેશ્વર કૃષ્ણ ને એનો ફોટો હજુ સમજ્યા નથી. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે, ગીતા સમજાયો નથી ને ગીતા ગાવા નીકળ્યા છે. શું કહ્યું? એ તો કઈ લાડવા ખાવા ગયેલ છે ગીતા તો. એમને પોતે જ કહ્યું છે કે હજારો માણસ આ ગીતા વાત છે એને સ્થુલ અર્થ નહીં સમજે, પંડિત અર્થ નહીં સમજે. સમજો ને, એ કઈ લાડવા ખાવાનો ખ્યાલ નથી. કૃષ્ણને કૃષ્ણ જે ગીતામાં કહ્યું છે એ છતાં હજારો માણસ એકાદ એને સ્થુલ અર્થ નહીં, પંડિત અર્થ નહીં સમજે. એવા પંડિત અર્થનામાંથી હજારો માંથી એકાદ સૂક્ષ્મ અર્થ ને સમજે, અને એવા હજારો માંથી સૂક્ષ્મ અર્થ ને સમજે, અને એવા હજારો માંથી સૂક્ષ્મ તમે એટલે કૃષ્ણ ભગવાન શું કહેવા માટે બે અક્ષર સમજી જાય. ખબર ને, એ આ નથી લાડવા ખાવાનો ખેલ. એ ન હોય લાડવા તો, જો ગીતા સમજાઈ હોય ને તો ચિંતા એના હોય, ઉપાધિ એના કશી બોલતા નહીં આવડતું ગીતા તો શબ્દ નહીં. તો બધા થઈ બેઠા છે લોકો. ખબર ને, કૃષ્ણ ભગવાન કોણ, યોગેશ્વર કૃષ્ણ કોણ છે, ખબર ને. બધી જાત જાતનું આપણે સમજવું પડે. કૃષ્ણ ભગવાન વાસુદેવ કહેવાય, પછી આ લક્ષ્મણજી વાસુદેવ કહેવાય, કૃષ્ણ ભગવાન જેવા રામ વાસુદેવ ના કહેવાય, રામ બળરામ કહેવાય. રામ મોક્ષે ગયા પણ લક્ષ્મણજી વાસુદેવ કહેવાય. એવા નવ વાસુદેવ થાય છે આ 10 લાખ વર્ષમાં. નવ વાસુદેવ કૃષ્ણ ભગવાન સાથે લક્ષ્મણજી એવા નવ વાસુદેવ થાય છે. અને નવ વાસુદેવ ના સામે નવ પ્રતિ વાસુદેવ થાય છે, એટલે પ્રતિનારાયણ. લક્ષ્મણ નો હમણાં રાવણ થયો એ પ્રતિ વાસુદેવ કહેવાય. અને કૃષ્ણ ના હમણાં પેલા જરાસંઘ થયો હતો, જરાસંઘ ને, આ બધા આવા હોય એની લડીઓ ચાલે, તેના ઇતિહાસ લખાય, મહાભારત રચાય, તેમાં લોકો દોડવાય. શું કહ્યું? એવું કઈ છે નહીં. આ વર્લ્ડ ઇઝ ઇટ પઝલ ઇટ સેલ્ફ. ભગવાને કઈ બનાવ્યું નથી, બનાવનાર કુંભાર મોહન તો ભગવાન, તો ભગવાન તો ભગવાન જ છે. ભગવાન વાત સમજે તો નહીં, તો પછી અરે લોકોને અણસમજ ના ગાળો પડે છે. શું કહ્યું? એના કરતો અભિપ્રાય ના આવતો સારું. જે સમજણ પડે ને તો અભિપ્રાય આપેલો નથી, અભિપ્રાય આપેલો ખોટી. જય માણસ મને કોઈ કહ્યા તો ચેતના એ શું છે? શબ્દ લખતો આવડે માટે થઈ ગયું ચેતના? કોઈ પણ સાધુ સંત હિન્દુસ્તાન નો કોઈ પણ મને લખ્યા લે કે ચેતના એ શું છે? શું છે? કેવી રીતે સમજે? આ તો લાડવા ને રોટલી ખાતો આવડે છે. શું કહ્યું? અને પછી 1008 લખે છે પરમહંસ. ચેતના એ વસ્તુ છે, સમજવું જોઈએ ને. આમ જપવું ના ચાલે, ગપ ગુણ્યા ગપ એ ખેતું આવી ચાલે નહીં. 12 × 12 9 એવી જેટલી જોઈ છે. ગીતા નો અર્થ સમજ્યા નથી. ગીતા બધા બધા બધા એ લખ્યા તો એમાં એની ચિંતા મળતી નથી. આ કોને લખા? ગીતા પર લખવાનો અધિકાર જેને ચિંતા ના થતી હોય, જેને દ્વંદ્વ ન થતા હોય, એને લખવાનો અધિકાર. આ દ્વંદ્વ વાળા ના ચી ચિંતા વાળા લોકો ગીતા ઉપર મોટી મોટી ટીકાઓ લખે છે. હું આવડતું નથી, મગજ મારી કરી, મગજ મારી કરી લોકો ઊંધે રસ્તે દોર્યા. કોને અધિકાર? કે જેને ચિંતા ના થતી હોય, દ્વંદ્વ થી પર હોય. શું કહ્યું? નફો ખોટ સુખ દુઃખ એ બધા પર હોય, તેનું કામ છે. બીજું આમ આડે અવરું ચાલે ને. લોકો ઘેન તેન ટીકા રચી છે, તમે જોઈ છે ટીકાઓ બધી? કેટલી ટીકાઓ રચી? હવે કૃષ્ણ ભગવાન શું કહ્યું હતું? કે આ ગીતામાં કોઈ એની પર ટીકા કરશો નહીં, કારણ કે આની સ્થૂળ અર્થ જ નહીં સમજણ પડે. તમે શું એની ટીકા કરો છો? તે આપણે અમને કોણ વળે? મોટા માણસે કોણ વળે? અહીં મોટા માણસો લખે પૈસા વાળા, એને કોણ વળે? સર નાના લોકો ને તો ગમતું આવે. પેલું ગુજરાતી આવી ને એટલે વાઘોળી ખાવાનું કામ લાગી ગયું. અરે ગીતા નો અર્થ માર્યો ગયો છે. ગીતા એમને મનન કર્યા કરે ને, કોક દળો અર્થ ને પામશે. એનું મનન કર્યા કરે કોક દળો અર્થ ને પામે, નહીં તો આમ નામ ના ચાલે. કેટલાય માણસ ને જોયા છે ગીતા, એ પહેલા શ્લોક થી મળી જાય છે રડાર અધ્યાય નો શ્લોક બોલી જાય રડાર. એટલે અમારે ગોખવા મારે નથી કહ્યું, આ એ શું સમજો ભગવાને ગોખવા સારું લખ્યું, એટલે ગોખવા સારું નહીં કહ્યું, આ ટેપ રેકર્ડ થયો. ગીતા લોકો ટેપ રેકર્ડ માં ઉતારી, શું કહ્યું જોરદાર હોય, તમે તો વિચાર છે એટલે જોરદાર ના કર્યું, બઉ જોરદાર હોય એટલે અમે હારી જઈએ, શું કર્યું અમે હારવાનું શીખે હરિકરણ ઊંઘા ના